મહેર કરે માને મંદિર સ્વામી નારાયણ સ્વામી નારાયણ

સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સજાનંદ સ્વામી મહારાજની જય. વાણી મંગલ રૂપિણી ચ હસિતમ યહસ્યાસ્તે મંગલ નેત્રે મંગલ દે ચ દુર્વિલસિતમ રૂણામ પરમ મંગલમ વક્ત્રમ મંગલ કૃશ્ચ પાદ ચલિતમ યસ્યાખિલા મંગલમ સોયા મંગલ મૂર્તિરાસુ જગતો નિત્યં ક્રિયાન મંગલમ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. વચનામૃત લોયાનો 18મો. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંબત 1877ના પોષ સુધી પડવાને દિવસ રાત્રિને સમયે સ્વામી શ્રી સહજાનજી મહારાજ ગામશ્રી લોયા મધ્યે સુરાભક્તના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને માથે ધોળો ફેંટો બાંધો હતો અને બીજે ધોળે ફેંટે કરીને બોકાની વાળી હતી તથા ગરમ પોષની રાતી ડગલી પહેરી હતી તથા ચોફાળે સહિત રજાઈ ઓઢી હતી તથા ધોળો ખેસ પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમયમાં સંધ્યા આરતી તથા સ્તુતિ પરમહંસ કરી રહ્યા પછી શ્રીજી મહારાજે કહ્યું, જે કીર્તન રાખ ગાઓ. પછી વાજિંત્ર વજાડીને મુક્તાનંદ સ્વામી આદિક પરમહંસે કીર્તન ગાયા. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે હવે કીર્તન રાખો, હવે તો અમે વાર્તા કરીશું અને અમે આ વાત કરીએ તેમાં જેને આશંકા ઉપજે તે પૂછજો, એમ કહીને બોલ્યા, જે ભગવાનનો નિશ્ચય થવો તે સૌથી મહાકઠણ છે. તે નિશ્ચયની વાર્તા અતિ અટપટી છે, માટે કહેતા બીક લાગે છે. જે શું જાણીએ વાત કરીએ ને તેમાંથી કોઈને અવળું પડે ને તેણે જે પોતાના અંગની દ્રઢતા કરી હોય તે અંગ આ વાતે કરીને તૂટી જાય તો તે મૂળગેથી જાય અને એ વાત કર્યા વિના પણ ચાલતું નથી અને એ વાત જો સમજતા ન આવડે તો દૂષણ પણ ઘણા આવે અને આ વાત સમજે નહીં ત્યાં લગણ તેના નિશ્ચયમાં પણ કાચપ ઘણી રહે છે. તે સારું વાત કરીએ છીએ જે ભગવાને વરાહનો દેહ ધાર્યો તે ભૂંડનું રૂપ તે અતિ કુરૂપ કહેવાય તથા મત્સ્યાવતાર ધાર્યો ત્યારે માછલા જેવું રૂપ હતું તથા કચ્છાવતાર ધાર્યો ત્યારે બીજા કાચબા જેવું રૂપ હતું તથા નૃસિંહાવતાર ધાર્યો ત્યારે સિંહના જેવું ભયાનક રૂપ હતું તથા વામન અવતાર ધાર્યો તે વામન રૂપના હાથ પગ ટૂંકા ને કેળ ધીંગી ને શરીર ધીંગું એવા ટુકડા હતા તથા વ્યાસાવતાર ધાર્યો ત્યારે તો વ્યાસ કાળા હતા ને શરીરમાં મુવાળા ઘણા હતા ને શરીર ગંધાતું હતું ઇત્યાદિ. જે ભગવાને આકૃતિઓ ધારણ કરી હતી ત્યારે તેને તે કાળે જે જે મળ્યા તેમણે તેવા તેવા રૂપનું ધ્યાન કર્યું છે અને તે ધ્યાને કરીને તે તે ભગવાનના રૂપને પામ્યા છે. તેમાં જે વરાહને મળ્યા તે સુધામને વિષય ભગવાનને વરાહરૂપ જ દેખે છે અને મત્સ્યજીને મળ્યા તે સુધામને વિષય મત્સ્યરૂપ જ દેખે છે અને કુર્મને મળ્યા તે સુધામને વિષય કુર્મરૂપ જ દેખે છે અને નૃસિંહને મળ્યા તે સુધામને વિષય નૃસિંહરૂપ જ દેખે છે અને હયગ્રીવને મળ્યા તે સુધામને વિષય ઘોડારૂપ જ દેખે છે અને જેણે વરાહને પતિભાવે ભજ્યા તે શું ભૂંડણ થઈ ને સખાભાવે ભજ્યા તે શું ભૂંડ થયો અને મત્સ્યને પતિભાવે ભજ્યા તે શું માછલી થઈ ને સખાભાવે ભજ્યા તે શું માછલો થયો અને કુર્મને પતિભાવે ભજ્યા તે શું કાચબી થઈ ને સખાભાવે ભજ્યા તે શું કાચબો થયો અને નૃસિંહને પતિભાવે ભજ્યા તે શું સિંહણ થઈ ને સખાભાવે ભજ્યા તે શું સિંહ થયો અને હયગ્રીવને પતિભાવે ભજ્યા તે શું ઘોડી થઈ ને સખાભાવે ભજ્યા તે શું ઘોડો થયો. માટે જો ભગવાનનું મૂળ રૂપ વરાહ આદિક જેવું જ હોય તો તે અવતારના ભક્તોને તેના ધ્યાને કરીને તદાકારપણું થાય ત્યારે તો કહ્યું તેમ જ થયું જોઈએ, પણ એ વાત એમ નથી. ત્યારે તમે કહેશો જે તે ભગવાનનું કેવું રૂપ છે, તો કહીએ છીએ જે ભગવાન તો સચ્ચિદાનંદ રૂપ છે ને તેજોમય મૂર્તિ છે અને જેના એક એક રોમને વિશે કોટી કોટી સૂર્ય જેવો પ્રકાશ છે ને કોટી કામદેવને પણ લજ્જા પમાડે એવા તે ભગવાન રૂપાળા છે અને અનંત કોટી બ્રહ્માંડના પતિ છે ને રાજા ધીરાજ છે ને સર્વના નિયંતા છે, સર્વના અંતર્યામી છે અને અતિશય સુખ સ્વરૂપ છે અને જેના સુખની આગળ અનંત રૂપવાન સ્ત્રીઓને જોયાનું જે સુખ તે તુચ્છ થઈ જાય છે અને આલોક પરલોક સંબંધી જે પંચ વિષયના સુખ તે ભગવાનની મૂર્તિના સુખ આગળ તુચ્છ થઈ જાય છે એવું ભગવાનનું સ્વરૂપ છે. તે સ્વરૂપ સદા દ્વિભુજ જ છે ને પોતાની ઈચ્છાએ કરીને ક્યારેક ચતુર્ભુજ પણ જણાય છે ને અષ્ટભુજ પણ જણાય છે અને સહસ્ત્રભુજ પણ દેખાય છે. અને તે જ ભગવાન મત્સ્ય કચ્છ વરાહાદિક રૂપને તથા રામકૃષ્ણાદિક રૂપને કોઈક કાર્યને અર્થે ધારણ કરે છે, પણ જે એ પોતાનું મૂળ રૂપ છે તેને તજીને અવતારનું ધારણ નથી કરતા. તે જ ભગવાન પોતાના અનંત ઐશ્વર્ય અને અનંત શક્તિ સહિત જ મત્સ્ય કચ્છાદિક રૂપને ધારણ કરે છે અને જે કાર્ય નિમિત્ત જે દેહનું ધારણ કર્યું હોય તે કાર્ય થઈ રહે છે ત્યારે તે દેહનો ત્યાગ પણ કરે છે. તે ભાગવતમાં કહ્યું છે જે ભૂભારહ ક્ષપિતો યેન તામ તનુમ વિજહા વજહ કંટકમ કંટકે ને એવ દ્વયમ ચાપી સિતુ સમમ. જે જે દેહે કરીને ભગવાને પૃથ્વીનો ભાર ઉતાર્યો તથા જીવોને દેહાભિમાન રૂપ જે ચૈતન્યમાં કાંટો ખૂંચી રહ્યો હતો તેને કાઢીને ને કાઢવાના કાંટારૂપ જે પોતાનો દેહ તેનો પણ ત્યાગ કર્યો અને રાક્ષસને મારવાને અર્થે ભગવાને નૃસિંહરૂપ ધાર્યું ને પછી તે કાર્યને કરીને પછી તે દેહનો ત્યાગ કરવાની ઈચ્છા, પણ તે સિંહને કોણ મારે. પછી પોતાની ઈચ્છાએ કરીને કાળરૂપ શિવ તે સરભનું રૂપ ધારીને આવ્યા ને નૃસિંહને ને સરભને યુદ્ધ થયું. પછી બે જણે દેહ મૂક્યો તેણે કરીને શિવ સર્ભેશ્વર મહાદેવ થયા અને નૃસિંહજીએ દેહ મૂક્યો તે નારસિંહ શિલા થઈ. માટે ચિત્રામણમાં જ્યાં જ્યાં મત્સ્યકુર્માદિક ભગવાનના અવતારના ચિત્રામણ કરે છે ત્યાં ત્યાં થોડોક મત્સ્યકચ્છાદિકનો આકાર કરીને પછી તે ઉપર શંખ ચક્ર ગદા પદ્મ વૈજયંતી માળા પીતાંબર વસ્ત્ર કિરીટમુગટ શ્રીવત્સનું ચિહ્ન ઇત્યાદિક ચિહ્ને સહિત ભગવાનની મૂર્તિને લખે છે. તો જો ભગવાનનું રૂપ અનાદિનું એવું જ છે અને શ્રીકૃષ્ણ ભગવાને પ્રથમ જન્મ સમયમાં વસુદેવ દેવકીજીને ચતુર્ભુજ રૂપે દર્શન દીધું, અક્રૂરજીને ચતુર્ભુજ રૂપે દર્શન જળને વિશે દીધું તથા રૂકમણીને મૂર્છા આવી ત્યારે પણ ચતુર્ભુજ રૂપે દર્શન દીધું અને અર્જુને પણ એમ કહ્યું છે જે તેનૈવ રૂપેણ ચતુર્ભુજેન સહસ્રભાવો ભવ વિશ્વમૂર્તે. માટે અર્જુન પણ ચતુર્ભુજ રૂપ દેખતા અને યાદવા સ્થળે કરીને પીપળાની હેઠે શ્રીકૃષ્ણ ભગવાન બેઠા હતા તે સમયમાં ઉદ્ધવજીએ તથા મૈત્રેય ઋષિએ ભગવાનનું રૂપ ચતુર્ભુજ શંખ ચક્ર ગદા પદ્મ પીતાંબર સહિત દીઠું અને શ્રીકૃષ્ણ ભગવાન તો શ્યામ હતા ને તેનું રૂપ તો કોટી કામને લજ્જા પમાડે એવું કહ્યું છે. માટે એવા મનુષ્ય જેવા જણાય છે તેને વિશે જ પૂર્વે કહ્યો એવો પ્રકાશ ને સુખ તે સર્વે રહ્યા છે. તે જેને ધ્યાન ધારણા સમાધિનું અંગ હોય તેને એની એ મૂર્તિ છે તે જ કોટી કોટી સૂર્યના પ્રકાશે યુક્ત દેખાય છે. પણ ત્યાં મસાલ દીવાનું કામ પડતું નથી અને એવો પ્રકાશ એ ભગવાનને વિશે છે ને તે નથી દેખાતો તે તો એ ભગવાનની એવી ઈચ્છા છે અને એ ભગવાન ઈચ્છે છે એવો પ્રકાશવાન હું આ ભક્તને દેખાવ તો તે પ્રકાશે યુક્ત એવી જ એ જ મૂર્તિને દેખે છે. માટે જેને ભગવાનનો નિશ્ચય હોય તે તો એમ સમજે જે ગોલોક વૈકુંઠ શ્વેતદીપ બ્રહ્મપુર એ ધામમાં જે ઐશ્વર્ય સમૃદ્ધિ તથા પાર્ષદ તેણે સહિત એ ભગવાન છે અને એમની સેવાના કરતલ તો રાધિકા લક્ષ્મી આદિક છે. એવા પરમ ભાવે સહિત ભગવાનને દેખે છે અને જે મૂઢ છે તે માણસ જેવા દેખે છે. તે શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે જે અવજાનાંતિમાં મૂઢામ માનુષીમ તનુમાશ્રિતમ પરમ ભાવમજાનંતો મમ ભૂત મહેશ્વરમ. માટે જે મૂઢ છે તે ભગવાનના એવા પરભાવને જાણ્યા વિના ભગવાનને વિશે પોતાના જેવા મનુષ્યના ભાવ પરઠે છે. તે મનુષ્ય ભાવ તે શું તો કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આશા તૃષ્ણા ઇત્યાદિક અંતકરણના ભાવ છે તથા હાડ ચામ મળ મૂત્રાદિક તથા જન્મ મરણ બાળ યૌવન વૃદ્ધ એ સર્વે દેહના ભાવ છે. ઇત્યાદિક જે મનુષ્યના ભાવ તે સર્વે ભાવને ભગવાનને વિશે પરઠે છે. માટે એવા ભાવનો પરઠનારો જે હોય તેને ભગવાનનો નિશ્ચય જેવું જણાય છે તો પણ તેનો નિશ્ચય કાચો છે અને એ જરૂર સત્સંગમાંથી પડશે. અને એ ભગવાન તો પરમ દિવ્ય મૂર્તિ છે અને ભગવાનને વિશે તો એ મનુષ્ય ભાવનો લેશ પણ નથી. માટે એ ભગવાનમાંથી મનુષ્ય ભાવને ટાળીને દેહભાવ લાવો પછી બ્રહ્માદિકનો ભાવ લાવો પછી પ્રધાન પુરુષનો ભાવ આવે પછી પ્રકૃતિ પુરુષનો ભાવ આવે પછી અક્ષરનો ભાવ આવે પછી અક્ષરાતીત એવા પુરુષોત્તમ તેનો ભાવ આવે છે. જેમ વ્રજના ગોપને ઐશ્વર્ય આશ્ચર્યરૂપ શ્રીકૃષ્ણ ભગવાનના ચરિત્ર દેખીને પ્રથમ તો દેહભાવ આવ્યો પછી ગર્ગાચાર્યના વચનને સંભાળીને નારાયણનો ભાવ આવ્યો પછી એમ કહ્યું જે તમે તો નારાયણ છો માટે અમને તમારું ધામ દેખાડો ત્યારે અક્ષરધામ દેખાડ્યું. એવી રીતે ભગવાનને વિશે જેને દિવ્ય ભાવ છે તેને પૂરો નિશ્ચય જાણવો અને એમ કહે છે જે આને પ્રથમ ભગવાનનો નિશ્ચય નહોતો અને હવે થયો તે શું એ પ્રથમ ભગવાનને નહોતો દેખતો? દેખતો તો હતો પણ મનુષ્ય ભાવે સહિત દેખતો હતો. પછી જ્યારે નિશ્ચય થયો ત્યારે દિવ્ય ભાવે સહિત દર્શન કર્યું ત્યારે એને નિશ્ચય થયો જાણવો. અને જ્યારે ભગવાનને વિશે એવો દિવ્ય ભાવ ન સમજે ત્યારે એને વાતે વાતે ધોખો થાય ને ગુણ અવગુણ લીધા કરે જે આની કોરનો પક્ષ રાખે છે અને અમારો પક્ષ રાખતા નથી તથા આને વધુ બોલાવે છે અને અમને નથી બોલાવતા અને આને ઉપર વધુ હેત છે ને અમારી ઉપર નથી એવી રીતે ગુણ અવગુણ પરઠા કરે છે. તેણે કરીને એનું અંતર દિવસે દિવસે પાછું પડીને અંતે તે વિમુખ થાય છે. માટે ભગવાનને વિશે તો મનુષ્ય ભાવ ન જ પરઠવો અને ભગવાનના ભક્તને વિશે પણ મનુષ્ય ભાવ ન પરઠવો. કારણ કે દેહ કરીને તો ભગવાનના ભક્તમાં કોઈક આંધળો હોય લૂલો હોય કોઢિયો હોય બેરો હોય વૃદ્ધ હોય કુરૂપ હોય અને તે જ્યારે દેહ મૂકે છે ત્યારે શું ભગવાનના ધામમાં એવા આંધળા લૂલા જ રહે છે? નથી રહેતા. એ તો સર્વે મનુષ્યપણાના ભાવ છે. તેને મૂકીને દિવ્યરૂપ થાય છે બ્રહ્મરૂપ થાય છે. માટે હરિના ભક્તને વિશે મનુષ્ય ભાવ ન પરઠાય તો પરમેશ્વરને વિશે કેમ પરઠાય? અને આ જે વાત છે તે સૂજે તો આજ સમજો તો એટલી સમજવી છે અને સૂજે તો 100 વર્ષે કરીને સમજો તો પણ એટલી સમજવી જ. અને આ વાત સમજીને એની દૃઢતાની ગાંઠ પાડ્યા વિના છૂટકો નથી. માટે આ અમારી વાત છે તે સર્વે હરિભક્તને યાદ રાખીને પરસ્પર કરવી અને જ્યારે કોઈને અણસમજણે કરીને ધોખો થાય ત્યારે તેને આ વાત કરીને ચેતાવી દેવો. અને આ જે અમારી વાર્તા છે તેને નિત્ય પ્રત્યે દિવસમાં એકવાર કરવી એમ અમારી આજ્ઞા છે. એને ભૂલશોમાં જરૂર ભૂલશોમાં એમ કહીને શ્રીજી મહારાજ સર્વ હરિભક્તને જય સ્વામિનારાયણ કહીને હસતા થકા પોતાને ઉતારે પધાર્યા. એવી રીતે શ્રીજી મહારાજની વાર્તા સાંભળીને સર્વે સાધુ તથા સર્વે હરિભક્ત તે શ્રીજી મહારાજને સર્વ અવતારના કારણ અવતારી જાણીને દિવ્ય ભાવની અતિશય દ્રઢતા કરતા આવા. ઇતિ વચનામૃતમ એવી રીતે લોયા પ્રકરણનું 18મું વચનામૃતમ થયું. સજાનંદ સ્વામી મહારાજની જય. નિશ્ચયનું વચનામૃત બહુ મોટું છે. શું આવ્યું સુરેશભાઈ? ભગવાનનો નિશ્ચય થવો એ મહાકઠણ છે. મહારાજનો નિશ્ચયનું આ વચનામૃત છે એ તો મહારાજની આજ્ઞા છે, દિવસમાં એકવાર કરવું એમ. અને ભગવાન છે એ સર્વ કારણના કારણ, સર્વ અવતારના અવતારી એવા જાણીને અતિશય દિવ્ય ભાવની દ્રઢતા કરવાનું. મહારાજે વારે વારે રિપીટેશન કર્યું એમ કે આ અમારી આજ્ઞા છે, તમારે વાત કરવી ભૂલશોમાં જરૂર ભૂલશોમાં એમ. વચનામૃતનો સાર જોઈ તો એ જ છે કે આખા વચનામૃતમાં નિશ્ચયનું પ્રતિપાદન જ આવે છે. નિશ્ચય છે એ એકડો છે એમ. નિશ્ચય ભગવાનનો થાય પછી જ બધી આગળ વાત થાય એમ. આપણને મહારાજની ભક્તિ કરીએ છીએ એમ, પણ જેટલી નિશ્ચય કરવામાં કસર હોય એટલી ખોટ જરૂર છે એમ. એટલે મહારાજ કે કોઈને અણસમજણ થઈ જાય કે આમને વધારે બોલાવે છે, આને નથી બોલાવતા, આની ઉપર વધારે છે, અમારી ઉપર નથી, આ બધી વસ્તુ છે ને એટલા માટે થાય છે. ભગવાન તો એટલા બધાય બધા જીવ માટે સમાન છે, મેઘ જેવા છે. આની ઘરે વરસું, નાના ઘરે ન વરસું એવું ભગવાનને નથી. અતિ પોતે દયાળુ છે, કૃપાળુ છે. અને એ ભગવાન આ અવની ઉપર અવતાર ધારણ કરીને આવતા હોય તો પણ મૂઢ જીવ છે એ ભગવાનને માણસ જેવા જાણે છે. એટલે જ કીધું ને ફલાણા ફલાણા નિત્રમ દુર્ભાગી એમ. હા, અમારી ભેગા રહ્યા તો પણ એણે કીધું કે આ અમારો ફઈનો છોકરો છે, અમારો મામાનો દીકરો છે, અમારો કાકો છે, અમારા મોટા ભાઈ છે, આવી બધી સમજણ રાખી એમ. પણ કાંઈ એણે નક્કી ન કર્યું કે આ તો પોતે સાક્ષાત ભગવાન છે એમ. ભગવાને આગળ ઘણા બધા અવતાર લીધા એમ. મહારાજે કીધું નિશ્ચયની વાત અતિ અટપટી છે, કહેતા પણ બીક લાગે છે એમ. કારણ કે બધે પોતે નક્કી કર્યું હોય ને એમ. અત્યારે ઘણા તે અત્યારે પ્રગટ ભગવાન છે એને ભગવાન માનીને બેઠા હોય, પછી ભલે નહીં ભગવાન જેલમાં ધોખા ખાતા હોય તો એને ભગવાન માનતા હોય, એને આરતી કરતા હોય, એની પૂજા કરતા હોય. આ ભારત દેશની અંદર તો બહુ ઘણા બધા ભગવાન થઈ ગયા છે. ઘણા નાસ્તિક લોકો અને થોડાક વેદને ભણેલા અને ઉપનિષદના ભણેલા એ લોકો એવું કહે કે આ ભારત દેશની પ્રજા છે ને અતિ ભોળી છે, થોડીક ડીંડીમ વગાડો એટલે બે પાંચ જણા માનતા થઈ જાય, એટલે કે નહીં આ તો ભગવાનના હાથમાં અવતાર છે ને પ્રગટ અવતાર છે ને આવું બધું માની લે એમ. અને એ જ આપણને સુખી કરે ને એને માટે પોતે ઘસાઈ જાય. હકીકતે સુખી તો ઓલા થાય, આ દુઃખી થાય બિચારા. એટલે કે ભારતની પ્રજા છે એ બહુ અંધશ્રદ્ધાળુ છે. ભગવાનમાં માને છે પણ ભગવાનમાં ભગવાનને જોઈએ એવો નિશ્ચય સાથે આપણી માન્યતા હોય ને તો એ ફળીભૂત થાય એમ. વિદેશના લોકો કોઈ ભગવાનને માનતા નથી અને તો એ બહુ સુખી છે ને. આપણે આ બધે વાત કરનાર આવી રીતે કેમ, અને આ દેશમાં આટલા બધા આપણે ભગવાનને માની છીએ તો એ દુઃખી છે. શા માટે દુઃખી રહી છે? તો ભગવાન જેવું કાંઈ છે જ નહીં. તમે હરખી રીત રહેતા શીખી જાઓ તો ઓટોમેટિક સુખી થઈ જાઓ એમ. એવા નાસ્તિક લોકો પ્રતિપાદન કરતા હોય. હકીકતે ભગવાન છે એમની જેવી શક્તિ છે એ વચનામૃતમાં. આ વચનામૃતમાં પણ કહેવું, ભગવાન જ્યારે જે કાંઈ અવતાર ધારણ કરીને આવતા હોય ત્યારે એ અવતારમાં જે જે કાર્ય નિમિત્ત દેહ ધારણ કર્યો હોય તો એ નિમિત્તે ભગવાન એ દેહને રાખ્યો હોય એમ. પણ એ દેહ ધરીને આવતા હોય ત્યારે ધામમાં પણ પોતાનું સ્વરૂપ હોય એમ, વ્યતિરેક સ્વરૂપે પોતે ત્યાં બિરાજમાન હોય. અને અન્વય સ્વરૂપે ભગવાન છે એ તો જડ ચિત્ત બધામાં રહ્યા છે એમ. અને આ બધા જે શાસ્ત્રોની રચનાઓ છે એ તો બધા આદિકાળના છે. અપૌરુષે કીધા છે વેદને તો એમ, જે શાસ્ત્રમાં બરાબર મન ખૂંટાડીને પોતે બ્રેઇન સ્ટોર્મિંગ કરે ને, બ્રેઇન સ્ટોર્મિંગ, ટોર્ચરિંગ નહીં, બ્રેઇન સ્ટોર્મિંગ કરતા જે શીખે કે નહીં મારે આમાં હજુ ઊંડા ઉતરવું છે, હજુ આમાં શું છે શું છે એમ જાણવા માટે પોતે લલાયિત થાય અને તો એને હાથમાં આવે. બાકી કેવળ એમને મહાત્મા ના આવે, પછી બીજું કે એના સમજનારા એવા સત્પુરુષ એ પણ જોવું જોઈએ. એ બે વસ્તુનું મિલન થાય, શાસ્ત્ર અને સત્પુરુષનો યોગ થાય, ત્યારે એનો નિશ્ચય છે એ બરાબર પરિપક્વ થાય. એટલે ભગવાન ગમે તે દેહનું ધારણ કરે, વરા દેહ ધારણ કરે, કચ્છ રૂપ ભગવાન થાય, માછલા જેવા મત્સ્ય સ્વરૂપ ધારણ કરે, નૃસિંહ અવતાર ધારણ કરે, વામન અવતાર ધારણ કરે, તો અતિ પ્રચંડ શક્તિઓ સાથે ભગવાન આવે છે. પોતાની શક્તિ છે એ તમામે તમામ શક્તિઓ એમાં મૂકેલી. હવે વામન ભગવાન આવ્યા બલિરાજાના યજ્ઞમાં, અહીંયા ભાઈ વંથલી ત્યાં જ યજ્ઞ કર્યો હતો ને, વામન સ્થળી કે ત્યાં ત્યાં જ કર્યો હતો ને, ત્યાં જ આવે છે. એટલે જ આપણે જૂનાગઢમાં તે પધરાવ્યા છે દેવ ત્રિકમરાયજી, એટલે એ વામન સ્વરૂપ જ છે ભગવાનનું. તો ત્યાં યજ્ઞ હાલતો હોય ને બલિરાજાને યજ્ઞમાં આવે તો કેવું સ્વરૂપ એમનું હતું, હાથ પદ ટૂંકા, કેળ ધીંગી, મહારાજે કેવું વર્ણન કર્યું, શરીર ધીંગું એવા ટુકડા હતા, માથે મોટું છત્ર હતું હાથમાં લઈને આવ્યા, કોણ છો, બસ બસ બ્રાહ્મણ ભિક્ષુક છી કે શું કરવાના આવ્યા છે, બીજું કંઈ કામ નથી કે થોડુંક જોઈ છે દાન, હા તો માગી લ્યો ને કેટલું જોઈ છે, તો કે તમે કેટલું આપશો, અરે કે કેટલું જોઈ છે કયો ને હું દેવા જ બેઠો છું. પાછા પોતે બલિરાજા કેવા મોટા હતા એમ, દાનમાં કંઈ પાછા ન પડે એટલે કોઈ પણ દાન દેવું હોય તો બલિની અરે હરખાઈ દીધું બલિદાન, કારણ કે એનાથી મોટું કોઈ દાન જ ન હોય એમ, કોઈ દાન કરી જ નહીં કે એમ, એને બલિદાન કહેવાય. એટલે કે ભાઈ બહુ જાજુ તો નથી જોતું, ખાલી ત્રણ ડગલા જોઈ છે કે એમ, અરે માગી માગીને એટલું જ માગ્યું, તો કે ના બસ એટલું જ, મારું શરીર ક્યાં એવડું મોટું છે, હું બસ હું તો આરામથી હુઈ શકું કે એમ, અને એટલી જમીન જોઈ છે, બધે જ્યાં જાઉં ને બધા ઊભો કરીને મોકલી દે છે એમ, તો થોડોક દસ્તાવેજ થઈ જાય તો પછી કોઈ કાઢે નહીં એમ. એટલે કે ત્રણ ડગલાથી વધારે મારે જોતું નથી. માણસને દેહ માટે જેટલું જોઈએ છે ને એટલું તો બહુ ઓછું જોઈએ, સીમિત છે એમ. છ ઇંચનો પેટનો ખાડો પૂરો કરવા માટે છ કલાકથી વધારે મહેનત નથી કરવાની, પણ છતાંય દેહ માટે આપણે એટલું બધું કરી, દેહનું પૂરું થઈ જાય તો કે ભાઈ છોકરાઓ માટે એનું પૂરું થઈ જાય તો એના છોકરાઓ માટે, એટલે દોડે જ રાખી એમ, કોઈ અંત જ ના આવે એમ. એટલે કે ભાઈ મારે તો આટલું જ જોઈએ છે એમ. દેહના કામમાં જીવ ભળે છે, પણ જીવના કામમાં દેહ ભળે છે, જીવના કામમાં દેહ ભળે કે ભાઈ હાલો આપણે હવે જીવનું કંઈક સારું કરી લઈએ, દેહનું તો આપણે રોટલાનું થઈ ગયું, મકાનનું થઈ ગયું, બધું ગોઠવાઈ ગયું, હવે જીવનું કંઈક ગોઠવી દઈએ એમ, એના માટે દેહ છે એ જાગે, માળા કરવા દે કે હાલો શાંતિથી ભગવાનનું પાઠ કરી, અનુષ્ઠાન કરી, ભજન કરી. આપણે અહીંયા કરતા હશે હરિભક્તો, નહીં કરતા હોય એવું નથી, પણ ત્યાં વિદેશમાં અમે જોયું એમ કે ત્યાં હરિભક્તો હોય તો તન મન ધન ત્રણેયથી ભગવાનની એટલી બધી ભક્તિ કરે. આપણા ગોરધનભાઈ બાબરિયા છે, એમની ઉંમર 75 યર્સ, 75 વર્ષ, કેટલો એને મહારાજનો નિશ્ચય અને સાધુનો નિશ્ચય હશે એમ. દરરોજ પૂજામાં એની 3-4 કલાક પૂજા હાલે, 250 દંડવટ કરે છે, આટલી ઉંમરે એમ. અમે ક્યાંકથી બહારથી પાછા આવ્યો એટલે બધા સંતોને બધાને દંડવટ કરવા તો 2 દી ખંભા દુખે એમ, અને શરીર દુખવા માંડે. એકારે જા જા દંડવટ થઈ ગયા હોય, એમાં હોય એક જેટલા દંડવટ થઈ ગયા હોય તો શરીર દુખવા માંડે, પ્રેક્ટિસ ન હોય એમ. દરરોજ પૂજામાં 250 દંડવટ કરે દરરોજ, અને એવા એકાગ્રતાથી પૂજા કરતા હોય. એ ગુરુકુલમાં અભ્યાસ કરવા નિમિત્તે દાખલ થયા અને એ નાની ઉંમરમાં ભગવાનનો નિશ્ચય થઈ ગયો કે આટલી મોટી ઉંમરે જતો નથી એમ. ત્યાં સુધી કે એના દીકરાઓ પણ એવા એમ, અમિતભાઈ અને નીરજભાઈ છે, એ પણ એટલા જ ખરા ખપવાળા એમ, એટલા બધા દૈવી ને એટલા બધા મુમુક્ષુ છે એમ. આખો પરિવાર, બહેનો, દીકરીઓ, એમના દીકરાઓ, આખું ઘર એમ, કે આપણને એમ થાય કે મહારાજની આમની ઉપર બહુ મોટી કૃપા છે. પાછા સુખી સંપન્ન છે, પોતે અત્યારે આમ ગણીએ તો કે રાત ને દિવસ 24 કલાક 24/7 ડેસ એ ગુરુકુલ માટે શ્વાસ લે છે, કમાય છે, જે કંઈ કામ કરે છે. આપણે ટોટલી એકાઉન્ટ હિસાબ કિતાબ બધું જ એ લખે. પાછું એકાદશી હોય ત્યારે નિર્જળા એકાદશી કરે, અને જીવરાજ બાપા જેવું એમનું શરીર હાવ એકલવાયું એમ એકાદશી એ નિર્જળા એકાદશી હોય. અને એને કિરણભાઈ ને બાબુદાદા ને આ બધા 3-4 ભક્ત બધા બે જઈને હાથ વણાટના લાંબા આવડા મોટા મોટા ફાફડા બનાવે. પછી એમાંય મહારાજનું ભજન કરતાં કરતાં શરબત કે ઓલું જ્યુસ કે શરબ એવું કાંઈ નહીં, લીંબુનું પાણી નહીં પીવાનું. અને લગભગ 4-5 કલાક એમ બે હામ હામ બેસી ગયા હોય અને લાકડાનો પાટલો હોય તો એ કેટલા બધા ફાફડા બનાવે કે ભાઈ 12-13 દિવસે તો પૂરા જ થઈ ગયા હોય. ઇન્ડિયાના લોકોને ખબર જ હોય કે ભાઈ આ બીજે દિવસે છે ને એકાદશીના બીજે દિવસે હાથ વણાટના ફાફડા ગુરુકુલમાં મળે એવા ક્યાંય ન મળે એમ. ન્યા આ બધી વસ્તુ આ બધું કરવું, પાછું આર્થિક યોગદાન એટલું. જ્યારે ગુરુકુલની ખરીદી થઈ કે આ બધો ખર્ચો થયો હોય તો પોતાના બેંક બેલેન્સ પણ નીલ કરી નાખ્યા એમણે કે ભાઈ અમારે જ્યારે જરૂર પડશે તો એ વાપરશું કે બાકી તો સંસ્થા માટે કે એમ. આખો પરિવાર એમના અમિતભાઈ નાના દીકરા છે તો એ પણ બધા હિસાબ કિતાબ ને આ બધું નિશ્ચય હોય ત્યારે કેટલું બધું સમર્પણ થાય છે, જરાય પાછી પાની ન થાય એમ. મહારાજે કીધું ને કે અહીંયા જેતલપુરમાં મહારાજ બિરાજમાન હતા તો ગામડી ગામથી એક મહિલા આવ્યા, લામ કાંઈક એમનું છે પણ મને યાદ નથી રહ્યું એમ. મહારાજને કે મહારાજ મને વર્તમાન ધરાવો એમ. મહારાજ કે તમે અમને શું જાણો છો? અરે તમે સ્વામિનારાયણ ભગવાન છો એમ, મને તમારો પાક્કો નિશ્ચય છે એમ. આપણને બોલવામાં નિશ્ચય હોય પણ જ્યારે સમય આવે કસોટીનો ત્યારે નિશ્ચય છે કે નહીં એની ખાતરી ત્યારે થાય. એક્ઝામ લીધા વગર છોકરા થોડા આગળ જઈએ કે ભણવામાં એમ, એમ પરીક્ષા છે એ ભગવાન કરે ત્યારે ખ્યાલ આવે. તો એ મહિલા છે કે મહારાજ મને કંઠી બાંધો. તો કે શા માટે કંઠી બાંધવી છે, મારા આશ્રિત શું કરવાનું? તો કે જે એક ભગવાન કહેવાય એ ભગવાન તમે છો એમ, એમ મેં મારા અંતઃકરણમાં બરાબર પાકો નિશ્ચય કર્યો છે એમ. એટલા માટે મહારાજ કે અમે વર્તમાન ધરાવી પણ તમે અમારા નિયમ પાળશો કે? જ્યારે કે બધા નિયમ પાળે તો કે અમારા નિયમની ખબર છે? તો કે હા બધી ખબર છે. તો મહારાજ કે હજુ એથી ઉપરાંત એક નિયમ પાળશો કે? અરે મહારાજ તમે જેમ કહો એમ પાળશું કે. મહારાજ કે જો પરિણો એ ધણી બધા બાકી બીજા બધા ભાઈ બાપ એવું તમે માનવા તૈયાર છો? અરે મહારાજ હું તો ખાનદાન કુળની દીકરી છું, જેદીથી મારા લગ્ન થયા તેદીથી અમે આવું તો નક્કી કરીને બેસી ગયા છે કે પરિણો એ ધણી બાકી બધા ભાઈ બાપ. મેં મારા મનથી પણ મેં ક્યારેય એવા સંકલ્પ ખરાબ નથી કર્યા એમ. બીજા કોઈના રૂપ જોઈને મહારાજે પતિવ્રતાનું કીધું ને, પતિવ્રતા સ્ત્રી હોય તો કોઈને રૂપ જોઈને એને મનમાં એમ ન થાય એમ. કોઈના ધન વૈભવ સત્તા સંપત્તિ જોઈને એને એમ ન થાય કે મારો ધણી તો આવો છે એમ. એ ભલે ને વૃદ્ધ હોય, ગરીબ હોય, રોગી હોય, કુરૂપ હોય, તો એ છતાંય પતિવ્રતા સ્ત્રીનું મન છે એમ જેમ એક નિશ્ચયને પકડીને બેઠું છે એવું નિશ્ચય ભગવાનનો થવો જોઈએ. આ લોકના તો શરીરના સંબંધ તો ઠીક છે, ગમે ત્યારે કોકની ગમે ત્યારે ટિકિટ કપાઈ જાય એટલે બધાના કાંઈ રહેતા નથી, સનાતન સંબંધ નથી. ભલે પતિ પત્નીના સંબંધ હોય, ભાઈઓના સંબંધ હોય, દીકરીઓના સંબંધ હોય, દીકરાના સંબંધ હોય, કોઈ પણ સંબંધ હોય એમ, સંબંધ તો એક ભગવાનનો છે, એ અવિચળ છે. ગમે ત્યારે કોઈ પણ જઈ શકે છે. મૃત્યુલોક કીધું ને એટલે ગીતાજીમાં ભગવાને શ્લોક લખ્યો કે આ બ્રહ્માંડની અંદર આ બ્રહ્મ ભુવના લોકા પુનરાવર્તિનો અર્જુન, ગીતાના 8મા અધ્યાયમાં ભગવાને લખ્યું મામુપેત્ય તું કોંતે એ પુનર્જન્મને વિદ્યતે. બધાયના શરીર છે એ બધા રિટર્ન ટિકિટ લઈને જ અહીંથી જાય છે. આપણે ક્યાંક જવું હોય બહાર, અમે ગયા હતા તો પછી અમે રિટર્ન ટિકિટ લઈને ગયા, સસ્તું પડે ને એટલે હાટું કે ભાઈ હાલો આપણે અગાઉથી ટિકિટ લઈ લીધી હોય તો આવવાની ટિકિટના પછી ટાણે આપણે લેવા જઈએ તો બહુ મોંઘી મળે એમ. એમ આપણે તે અહીંથી જઈએ ને તો રિટર્ન ટિકિટ લઈને જાય છે એમ. જઈએ એટલે ક્યાં ખબર છે? હા એમ, હા ઉપર એમ. શરીર છોડીએ ત્યારે રિટર્ન ટિકિટ સાથે જાય. એટલે તુલસીદાસજીએ લખ્યું ને, ઓલું કેમ ચોપાઈ ભૂલી ગયો, હમણાં યાદ આવે બોલીશું આપણે. એટલે રિટર્ન ટિકિટ સાથે જાય, પણ પછી એટલે જ ઓલો ટપાલ લખે ને ઓલા ખરખરાને કાગળ લખે કે અમારા ભાઈ ફલાણા બાપા છે એ પાસા થયા છે, એમ તો રિયલમાં પાસા થયા હોય, ક્યાંક ને ક્યાંક ખોરડે આવીને બેઠા હોય, કાં પછી બીજે ત્રીજે ઘરમાં આંટા મારતા હોય, કોઈ પણના પેટે જન્મ લે, જન્મ નક્કી છે છે ને છે જ, બે જ જણા આ મૃત્યુલોકમાં આવે છે. કોણ બે જણા આવે છે? એ તો એક તો સુખની લાલસાવાળા આવે છે કે હાલો આમ ભોગવી લેવું, આમ ભોગવી લેવું, આમ ભોગવી લેવું, આમ ભોગવી લેવું, અને બીજા કાંઈક અધૂરું રહી ગયું છે એ પૂરું કરવા માટે આવે છે, એટલે કે યોગ ભ્રષ્ટ આવે છે. આ બે જ જણા આવે છે. ગરડાની અંદર એક બ્રહ્મચારી હતા, તો છેલ્લે છેલ્લે એમને મહિલાઓ સાથે બધા સીધું સામગ્રી આવતી હોય અને બધું એવું થઈ ગયું, તો એમાં એને આસક્તિ રહી ગઈ અને એમાં એમનું મૃત્યુ આવી ગયું અને અચાનક ગુજરી ગયા. ધામમાં ન ગયા એટલે એટલે કીધું મેં ગુજરી ગયા એમ. એટલે પ્રસંગ લખેલો છે અને ટાંકેલો છે એમ. અને અચાનક વિયા ગયા ત્યાં નથુ ઠક્કર નાવડા ગામના એ આવ્યા અને એમને બધી રીતે સંપત્તિ હતી, સુખી હતા, બધું સારું હતું, પણ એક દીકરાની ખોટ હતી. તો ગોપીનાથજી મહારાજ આગળ જોર જોરથી પ્રાર્થના કરતા, હે મહારાજ કેમ દીકરો આપો, પણ જેવો તેવો નહીં હો, સારામાં સારો દીકરો આપો એમ, એમાં કાંઈ ઘટવું ન જોઈએ એમ. એટલે પછી કજિયાળો ન હોય, થોડોક મને હેરાન ન કરે, બધી રીતે સરખો હોય, મને સાચવે, એવો આપજો. અત્યારે તો બહુ પ્રાર્થના કરવી જોઈએ, નહીંતર તો અધૂરું રહી જાય બધાને ઘણું એમ. એટલે બરાબર આને પ્રાર્થના કરીને મહારાજને એમ થયું કે ઓ આ પાછા બ્રહ્મચારી કાંઈ હાવ એવા નહોતા, એ પોતે પાછા એકાંતિક હતા, મહારાજની ખૂબ ભાવથી સેવા કરી હતી. ગોપીનાથજી મહારાજની સેવા કરી હોય એમાં કંઈ બાકી રહે, તાળ ધરાવ્યા હોય, આરતી કરી હોય, પણ કાંઈક મિસ્ટેક થઈ ગઈ ભાઈ, બધાથી ભૂલ તો બધાથી થાય. મોટા મોટા આજ સવારે વાત કરી, સૌભરી ચેવન નારદ બ્રહ્માજી પર્વતજી બધાય પડ્યા છે, તો પછી આપણે તો કદાચ ભૂલ થાય. આ બધાના શાસ્ત્રમાં ભૂલો લખી છે એને વગોવવા માટે નથી લખી એમ, પણ આપણી જાગૃતિ માટે જ, કે જો ભાઈ આપણે પણ ક્યાંક ભરાઈ પડ્યા, કે આપણે જો આપણા હેત ક્યાં છે, આપણને આસક્તિ ક્યાં છે, વાસના છે ક્યાં પડી છે, હજુ એનું કાંઈ ઉન્મૂલન ન કર્યું અને એ બધું એમને વડવાયું ચોંટી દઈ, તો પછી પાછી રિટર્ન ટિકિટ લઈને જાય છે આપણે, પાછા તો આવવું જ પડશે એમ. ક્યાંય કરતાં ક્યાંય વાસના સહેજ પણ રહી તો એ ભગવાનના ધામમાં ન જાય એમ. તો આ નથુ ભટ્ટ નથુ ઠક્કર હતા, એમણે પ્રાર્થના કરી તો મહારાજે તરત આ જીવને ત્યાં મોકલી દીધો. ભગવાન તો ભાઈ એટલા બધા કરતુમ અન્યથા કરતુમ અકર્તુમ બધી બહુ શક્તિ મોટી છે. એટલે મહારાજે તો એને બ્રહ્મચારીને સીધા ત્યાં મોકલી દીધા બાયપાસ. ત્યાં 9 મહિને એમના ઘરે જન્મ થયો દીકરાનો, પણ ભાઈ ત્રાસ મચાવી દીધો, એટલો ત્રાસ મચાવી દીધો ઘરે, રો રો કરે ચારેય બાજુ, દિવસે ન હોવા દે, રાત્રે ન હોવા દે. ગ્રહસ્થના છોકરાઓ મોટા કર્યા હોય એને ખબર હોય બધી, એટલે અનુભવ હોય તમને બધાને તો સારો એવો. એટલે એટલા બધા રોવે, એટલા બધા રોવે કે વાત જવા દો, કંટાળી ગયા બધા એમ, કે ઓહ આ તો કે 24 કલાક સતત રોવાનું ચાલો, આમાં કંઈ ગુજરી જાય નહીં, કેમ ખાય નહીં ને કાંઈ નહીં, દૂધ ન પીવે અને ઘોડિયામાં પીડ્યા પીડ્યા, કે આ તે રાડે રાડ એમ. આખરે તો એ પણ ભક્ત હતા એમ નથુ ઠક્કર. આવ્યા સંતો પાસે ગોપાળાન સ્વામીને કીધું કે સ્વામી આ હારું ગણાય, પછી ટાઈમ મહારાજને પ્રાર્થના કરી ગણાય દઈએ, મહારાજે દીકરો તો દીધો એમ, પણ મેં કીધું તો એનાથી ઊંધો દીધો એમ, મેં કીધું ઘડીક ઘરમાં શાંતિ થાય અને બધા મને સાચવે આ બધું થાય, તા તો અત્યારે હજુ જન્મતા વ્યાજ મને તો ત્રાસ કરે જ આતો, આવો ભગવાને દીકરો દીધો કેમ, આવું થયું છે કેમ, તો શું કરવું કેમ. સ્વામી કે ભગતને કષ્ટ હોય એ થોડું હાલે, હાલો અમે આવી તમારા ઘરે એમ, અને તમારા ઘરે આવી પધરામણી કરી જોઈ લઈ બધી દવા કરી દઈએ. નહીં આવ્યા ત્યાં ગોપાળાનંદ સ્વામી ઘરે પધરામણી કરી, ઘોડિયામાં નજર કરી, ચાર આંખ ભેગી થઈ. સ્વામી કહે, એ બ્રહ્મચારી તમે? એમ કરીને હાંકોટો કર્યો ને, ત્યાં તો બધા સંકલ્પ માત્ર બંધ, બોલો રેડિયા અને ટાવર બધા બંધ, અને મૌન થઈ ગયા એકદમ, અને એકદમ શાંત થઈ ગયા. પછી ઓલા તો કંઈ સમજે નહીં, નથું ઠક્કરતો કે ભાઈ આ બધા શું પ્રોગ્રામ હાલે છે. આપણને તો ખબર ન હોય, જોગી સ્વામી જેવા મહાપુરુષો હોય તો એ તો જીવ માત્રને ઓળખતા હોય. આમ તો શાસ્ત્રની રીતે ભગવાનનો નિશ્ચયની વાત કરીને તો બહુ સરસ બધી વાત સમજવા જેવી છે. ભગવાનને સમજનારા અને ભગવાનનો નિશ્ચય કરનારા પણ આવા મહાન બને છે. મહારાજે અનેક વચનામૃતમાં કીધું, જેને ભગવાનનો આવો પાકો નિશ્ચય થયો છે તો એનામાં પણ એ ભગવાનના કલ્યાણકારી ગુણ આવે. જો એ ભગવાનના કલ્યાણકારી ગુણ આપણામાં ન આવતા હોય તો સમજવું આપણી ઉપાસનામાં કંઈક ખામી છે. આપણે એવા ચોટડુક થઈને મહારાજની ઉપાસના કરતા શીખ્યા નથી, ઉપલક કરી છીએ અંદરથી જીવમાં ભગવાનને ધારીને કે નહીં મારું તો ઠીક છે પણ મારું દર્શન કરશે એનું કલ્યાણ. મહારાજે તો એવું લખ્યું ને, એવા કેફવાળા બને. તો એ ગોપાળન સ્વામી કે લે કે આ, એને ઓલા તરત શાંત થઈ ગયા. પછી તો નથુ ઠક્કરે પૂછ્યું, પણ સ્વામીએ કાંઈ ઉત્તર આપ્યો નહીં, મૌન રહ્યા કે એ ભાઈ પછી ખબર પડશે એમ. ધીમે ધીમે બાળક મોટા થયા પણ એ યોગ ભ્રષ્ટ હતા, થોડું કંઈક બાકી રહી ગયું એટલા આવ્યા હતા. સમજવાના થયા હતા તરત જ કે ઓલા નથુ ઠક્કરે કહેતા હોય ને દીકરા દીકરા, ત્યારે તરત કહી દીધું કે પિતાજી તમારે મને ક્યારેય દીકરો કહેવાનો નહીં, તમે મારા બાપ નથી ને હું તમારો દીકરો નથી. આપી દો સંદેશમાં બધે નોટિસ, જાહેર નોટિસ, ફલાણા ફલાણા અમારા હાથમાં નથી એમ, અને અમારા કયામાં નથી, જાહેર જનતાને ખબર, એની યારે કોઈ લેવડ દેવડ કરશે તો એ બધી એ ભોગવે એમ, અમે નહીં એમ. આપણે તો માથામાં બરાબર ટાઇલ પડી જાય ને પછી આપણે આપીએ એમ. પણ આણે તો પહેલેથી બાપા છે એ શું દીકરામાં સોટા હોય, દીકરા બાપામાં ન સોટા હોય, ઘણીવાર એવું ઊંધું હોય એમ. જૂના જમાનામાં એક ગામડા ગામમાં આગ લાગી તો ઓલો, અત્યારે તો કોઈ જ્ઞાતિ ઉપર તો ન બોલાય ને, એટલે પછી ભાઈ હતા એ ઘોડીને વળગી પડ્યા, અને એવા ઘોડીને બાજી પડ્યા તો ઓલા બધા કે અલા નીકળો બહાર નીકળો, મરી જાઓ કે મરી જાઓ, કે ઘોડાને ક્યાં અત્યારે ગળે જાય લો તમે કે એમ. તો કે નહીં નહીં નહીં નહીં નહીં, ઘોડું તો મારા જીવની હટોહટ છે, કે એ મરી જાય તો મારે જીવવું શું કે એમ. જ્યારે વિદેશમાં બધા હોય ને કૂતરાના, યારે એટલો બધો પ્રેમ હોય, એટલો બધો પ્રેમ હોય એમ, કૂતરાનો વીલ કરી જાય, એની મિલકત કૂતરાને આપીને જાય, બોલો કરોડો રૂપિયા એમ, મિલિયન ડોલર છે એમ, કૂતરાને નામે કરીને જાય, છોકરાના નામે ન કરે એમ. એ બધા સમજી ગયા એમ, છોકરાના નામે ન કરે એમ, કૂતરાના નામે કરી તો હજુ વાંધો નથી એમ. એટલે આ કે તમારે મને દીકરો દીકરો નહીં કરવાનું, હું તમારો ક્યાં દીકરો છું? આ આગલા જન્મમાં તો તમે મારા દીકરા હતા, અને હું તો આ બ્રહ્મચારી હતો કે, અને હું તો મંદિરમાં ગોપીનાથજી મહારાજની સેવા કરતો તેમ, અને મને આ ભૂલ થઈ છે એનું પરિણામ ભોગવવા માટે હું અહીંયા આવ્યો, બાકી હું તમારો દીકરો નથી. એટલું બધું ભજન કર્યું અને પોતે એ રીતે પાછા એમનું પોતાનું શરીર જીવન હતું એ મહારાજનો નિશ્ચય પાકો કરીને પાછા ધામમાં હોય તે પોગી ગયા એમ. પછી મહારાજ છે એને ધામમાં તેડી ગયા. નિશ્ચયની વાત છે એ અતિ અટપટી છે. આપણે વાત કરતા હતા બલિરાજાને યજ્ઞમાં વામનજી ભગવાન પધાર્યા, બાહ્ય દ્રષ્ટિથી કોઈ ઓળખી ન હે કેમ. તુલસીદાસજીને પણ બધે રામ દેખાતા હતા, એટલે પછી એક વખત જંગલના રસ્તે હાલ્યા જતા હતા. તુલસીદાસજીએ રામાયણમાં ચોપાઈમાં પણ લખ્યું છે. તો આગળ જતાં એક નાનું બાળક આવ્યું, એ કે એ મહાત્માજી પાછા વળો પાછા વળો, હા મેં હિંસક પશુઓ રહે છે આ જંગલમાં કે ફાડીને ખાઈ જાય કે. તો કે ના ના, જાઓ જાઓ તમે, મને તો બધે રામ દેખાય છે, એ સિંહમાંય રામ બેઠા છે, વાઘમાંય રામ બેઠા છે, હિંસક પશુઓમાં જાનવરમાં પણ ભગવાન બેઠા છે, મને કાંઈ ન થાય, તમે જાઓ પાછા કે. બાળકનું ન માન્યું અને સામે વાઘ આવ્યા. વાઘે બરાબર થોડાક નહુરિયા ભરી લીધા તુલસીદાસજીને, થોડાક ઘાયલે કરી દીધા એમ. આ પછી તુલસીદાસજી ખીજાણા, ભગવાન ઉપર ખીજાણા, ભક્તો હોય એ ખીજાઈએ કે, બ્રહ્માંડ સ્વામી ભગવાનને આડે હાથે લીધા છે, મૂળી મંદિર કરતા હતા ને ત્યારે એમ એવા લીધા છે. હરિલામૃતના દસમા કળશમાં બહુ સરસ વાત આવે, એટલે તુલસીદાસજી ભગવાનને ખીજાઈ ગયા, હું તમે પણ કે હું તમને બધે ભાળું છું, જળ ચેતનમાં તમે વાસ કરીને રહ્યા છો, મારી આટલી બધી ઊંચી સ્થિતિ થઈ છે અને તમે મારી રક્ષા ન કરી આ વાઘે મને ઘાયલ કરી નાખો, નવરિયા ભરી લીધા ગાલ ઉપર ને બધે વાહામાં ને બધે એમ. અને વાઘથી હું હેરાન થયો કે મારી શારીરિક પીડા સહન નથી થતી. કે ભગવાન હસતા હસતા કે હવે તમે તમને બધે વાઘમાં ભગવાન દેખાય છે, એ ઝાડમાં ભગવાન દેખાય. બોલા છોકરામાં ભગવાન ન દેખાણા, એ હું પોતે જ હતો, એ છોકરામાં ભગવાન તમને ન દેખાણે એમને કે એ હું પોતે જ હતો. હવે બોલો એ મહાત્મા કાન પકડી લીધા એમણે કે આ અભિમાન ન કરાયો ભગવાનની આગળ, તો ગમે એ સ્વરૂપે આવે ભગવાન. તો ભાઈ પ્રહલાદજીને એના બાપે બરાબર ધમકાવ્યા, બધાય પ્રયત્ન કરી લીધા, પછી ધગ ધગ તો લોઢાનો થાંભલો કર્યો, બોલ છે તારા ભગવાન કે નિશ્ચય કેટલો જડ જોરદાર હતો એમને કે નહીં જડ ચેતન બધે ભગવાન છે, અને આ થાંભલામાં છે તો કે આ એમાંય છે કે ભેટ બાથ ભરી એમ ભગવાન નૃસિંહજી પ્રગટ થયા. એમ કેટલું ભયાનક સ્વરૂપ હતું કે જે મહારાજે આમાં વર્ણન કર્યું એમ, તો એ નૃસિંહજીનું જે ભજન કરે, હું પતિ ભાવ ભજાય હું સિંહણ થઈ, પતિ ભાવ ભજાય બોલે કે એ સિંહ થયો એમ, આ બધાએ મહારાજે દ્રષ્ટાંત આપ્યા છે. તો એ નૃસિંહ સ્વરૂપ કોઈ પાસે નહોતું જઈ શકતું, એટલા ખીજમાં હતા, એટલા ખીજમાં હતા. ત્યારે પ્રહલાદજી શું બોલ્યા એમ, ઓળખાણ હતી ને અને એ તો જરાય બીતા નહોતા, નહીં જ્યારે પાસે જવું કંઈ હેલી વાત નથી. પ્રહલાદજી કે એક મચ્છરિયા જેવો મારો બાપ, એમને તમે પતાવી દીધો, એમાં તમે આટલા બધા હુંહાટા શું કરો છો કે એમ, આ કંઈ બહુ મોટી બહાદુરી કરી નાખી હોય, તમે આ બધા હું ખેલ માંડ્યા છે એમ. અને એ તો હાવ નાનું બાળક હતા એમ, એ વખતે આટલી ઊંચી સ્થિતિ એમ, આજે ઘણા બધા મોટા માનનીય હોય ને તો એ દયનીય સ્થિતિ હોય એમ, બિચારા ક્યાંય ને ક્યાંય ભરાઈ પડ્યા હોય એમ અને ઊંઆ ઊંઆ કરતા હોય એમ. પણ એ નાની એવી અવસ્થા હતી, બાલ્યાવસ્થા હતી, અવસ્થા કંઈ છેડે છેડે બેઠા દેવા નહોતા એમ, 80-90 વર્ષની અવસ્થા નહોતી કે સમજણ પાકી કરી લીધી હોય, બધું કરી લીધું હોય પછી બરાબર પલાંઠી વાળીને બેઠા હોય એવું નહોતું. પણ એક રમતગમતની ઉંમર, અને એ ઉંમરમાં એમણે કેવું નક્કી કરી લીધું એમ, એટલે કે તમે મારા પિતાને માર્યો એ તો હાવ મચ્છર જેવો હતો એમ. ભગવાન એટલા બધા રાજી થઈ ગયા, ચાંટવા માંડ્યા, નહીતર બાજુમાં લક્ષ્મીજી પાર્ષદો એ કોઈ પાસે ફરકવા તૈયાર નહોતા, એટલા ભગવાન તો આમ કેમ પૃથ્વી આખી ધનોત્પનોત વાળી દે એટલા ભગવાન ખીજમાં હતા એમ. પણ પ્રહલાદજીને ચાંટવા માંડ્યા, વત્સ હેત ઉભરાવું માંડ્યું ભગવાનનું એમ. એ પ્રહલાદજી ભગવાનને ઓળખી ગયા, વામન ભગવાન છે એ બલિરાજા એમને ઓળખી ગયા. ત્રણ ડગલા પૃથ્વી માંડી, આપણે તો કેવું છે એ કે એ ભગવાન છે, એ કેટલી બધી અનંત શક્તિઓ છે એ સાથે ભગવાન આવે, અવતાર ધારણ કરીને આવે છે ત્યારે એમને એમ નથી આવતા, એ ધામના મુક્તો સહિત બધી રીતે ભગવાન આવે છે. એટલે પાછા અહીં આવે છે ત્યારે વ્યતિરેક સ્વરૂપે ત્યાં તો છે ને છે ને છે જ એમ. અને એ ભગવાનનું સ્વરૂપ છે એ આપણા ઇન્દ્રિયો અંતકરણથી ભગવાન અગોચર છે, પકડાતું નથી. એટલે મહારાજ કે આ નિશ્ચય થવો ને એ બહુ મહાકઠણ છે, કોઈને સમજાય ન સમજાય. ઘણા બધાએ અત્યારે આપણા સંપ્રદાયમાં એવા છે કે પૂર્વે થયેલા અવતારના નામ લેવા પણ તૈયાર ન હોય અને પોતે સર્વોપરીના નિશ્ચયની વાત કરતા હોય એમ. અને રામચંદ્ર ભગવાન, શ્રીકૃષ્ણ ભગવાન એ અવતારોનું ખંડન કરતા હોય, અને એ અવતારો ભગવાનના છે કે એ અવતારોના શાસ્ત્રમાં ભાગવતજી જેવું સનાતન શાસ્ત્ર એને પણ પરોક્ષ શાસ્ત્ર કહી દે, ને ભાઈ પરોક્ષ શાસ્ત્રમાં આમ કીધું છે, પરોક્ષ શાસ્ત્રમાં આમ કીધું છે, એ ભગવાનને માન્ય નથી એમ. અને ઘણાય ગાંડા હોય તો એ પછી એમ સમજણ માગે, નહીં આમને જ સર્વોપરી સમજણ, આપણે બધા ખીચડિયા છીએ, ખીચડિયા ભગત છીએ, ખીચડિયા એમ. હારા તો બાસમતી ચોખા ખાનારા તો આ બધાય છે, આપણે તો બધું મગદાળ બધું ભેગું કરીને ખાઈ છે એમ. પણ એ વસ્તુ ખોટી છે, મહારાજે ક્યાંય નિંદા કરેલી છે? મહારાજે તો પોતે નિર્વિકલ્પ નિશ્ચયમાં પ્રાર્થનામાં મૂકી દીધું, નિંદત નહીં કોઈ દેવકું, શિક્ષાપત્રીમાં પણ લખ્યું. ઘણા એમ કહેતા હોય તમારા ભગવાન તો શ્રીકૃષ્ણ ભગવાનની પ્રાર્થના સ્તુતિ કરે, વામી યસ્ય સ્થિતા રાધા શ્રીશ્ચ યસ્યાસ્તિ વક્ષસી, 24 અવતારમાં ક્યાંય નામ નથી. પણ આ બધી વસ્તુ નિશ્ચયની બાબતે છે ને, આપણે થોડાક એકાંત બેસમાં એકાંતે બેસીને શાસ્ત્રોનું મનન ચિંતન કરીને કોઈક એવા સાચા સાધુ હોય ને એની હારે જોડાઈ જવું પડે. એમને એમ કથા સાંભળે આપણને નિશ્ચય પાક્કો ન થઈ જાય. અત્યારે તો કેટલાયને ભૂંગળા ચાલતા હોય, એમ યુટ્યુબમાં તમે ગમે ત્યારે ખોલો તો કથા ચાલુ જ હોય, ક્યાંય બંધ જ નથી. એક પૂરી થઈ તો બીજી થઈ તો ત્રીજી, એમ ઓલી સિંદડીનો કોઈ અંત જ ન આવે એમ. એટલે એમ ન થાય, એમ ભગવાનનો જેને નિશ્ચય થાય છે તો એ પછી કોઈ બીજા દેવી દેવતાઓની નિંદા ન કરે. અને એ બધા અવતારો છે એ ભગવાનના જ છે. પૂર્વે થયેલા ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાન સમયે કેટલી સરસ સ્તુતિઓ કરી છે. શ્રી કૃષ્ણ ભગવાનના ભાગવતમાં જે 18,000 શ્લોકમાં આવે છે એ 5 કે 10 પંક્તિઓમાં સ્વામીએ બધું કહી દીધું હોય એમ. 5 કે 10 લીટીઓની અંદર આપણને એમ થઈ જાય કે નહીં, મહારાજના કેટલા ગુણગાન ગાયા છે, એ ગોપીઓના પણ ગુણ ગાયા છે એમણે. એટલે ભગવાનનો નિશ્ચય છે એ થવો બહુ કઠણ છે. એટલે મહારાજ કે આ બધાએ પતિ ભાવે ભજ્યા, કોઈએ આ ભાવે ભજ્યા, સખા ભાવે ભજ્યા, તો એ બધા હું આવા થયા. પણ ભગવાનનું રૂપ કેવું છે તો કહીએ છીએ જે ભગવાન તો સચ્ચિદાનંદ રૂપ છે. સચ્ચિદાનંદ રૂપ નતત સમસ્ચાભ્યધિકશ્ચ દૃશ્યતે, શ્વેતાશ્વર ઉપનિષદમાં કીધું. ભગવાન જેવું તો કોઈ નથી, એના સમાન પણ નથી ને એના ઉપર પણ કોઈ નથી. જેતલપુરના ગંગામાં મહારાજને કે દીકરા થાળ તૈયાર થઈ ગયો આવો જમવા, કે દીકરા અહીં બેહો, કે એટલે એને મહારાજને દીકરા કહેતા. શું કરવાનું? એ પોતે આત્માનંદ સ્વામીના શિષ્ય હતા, મહારાજ તો રામાનંદ સ્વામીના શિષ્ય જ, નાગર બ્રાહ્મણ હતા પોતે જ્ઞાતિએ કરીને. એ ગંગામાં છે બહુ ઊંચી સ્થિતિમાં હતા, પોતે વયોવૃદ્ધ હતા એમ. મહારાજને દીકરા કે પછી કહો કે અરે માડી આવું ન બોલાય, કે આ મહારાજ છે, આ મોટા ભગવાન છે, કે એમને દીકરા કહેવાય. કે તમને શું ખબર પડે કે એ દીકરા જ છે, કે હું આત્માનંદ સ્વામીની શિષ્ય છું, એ તો રામાનંદ સ્વામીને, આમ તો હકીકતે મારા ભત્રીજા થાય અને ઉંમરને કારણે મારા દીકરા જેવા છે, એટલે એ મારા દીકરા જ છે. કે પછી ખુદ રામાનંદ સ્વામીએ દર્શન દીધા, અલા ડોશીમાં આ હું ચોટ્યા છો દીકરા, કે એ દીકરા છે, કે સમાધિમાં દર્શન આપ્યા અને ભગવાને અક્ષરધામ બતાવ્યું અને એ દિવ્ય સિંહાસન ઉપર એક જ ભગવાન છે, બહુ જાજા ભગવાન નથી એમ. અને આગળ પૂર્વે થઈ ગયેલા એ બધાય ભગવાન, પણ એ પણ આ જ ભગવાનના અંશ છે, એમના જ અવતાર છે. આ ભગવાન છે એ સ્વયં અવતારી છે, એ બધા એમના અવતાર સ્વરૂપ છે. અને એ ભગવાનને લઈને વામન ભગવાન, આપણે શંકાદિકોને નારદજીને પણ અવતાર તુલ્ય ગણાય છે, વિરાટને પણ ભગવાનને અવતાર તુલ્ય ગણાય છે, બ્રહ્માજીને પણ અવતાર તુલ્ય ગણાય છે. એ ભગવાનની શક્તિનો જ્યારે અનુપ્રવેશ થયો છે ત્યારે એ બધાય પણ એના સમોવડિયા થઈ ગયા છે. એટલે સ્વામી સેવક ભાવના વચનામૃતમાં પણ મહારાજે લખ્યું, આપણે પણ જો સાચા ભાવથી ભગવાનની ભક્તિ કરીને ભગવાનના ધામમાં જશું તો જેવું ભગવાનનું રૂપ છે એવું આ જીવનું રૂપ થશે. જેવી ભગવાનની શક્તિ ઐશ્વર્ય છે એવી એ મુક્તની પણ શક્તિ ને ઐશ્વર્ય તે જ આ બધું થશે. એના સમાન જ ભગવાન એના સમાન બનાવે છે, પણ છતાંય સ્વામી સેવક ભાવ રહે છે. એટલે એ ભગવાન તો પછી આ અવતારો બીજા આટલા બધા શક્તિશાળી હોય તો એમાં તો પછી શું વાત બીજી કરવાની એમ. એટલે ભગવાન છે એ જેવા તો એક જ છે, બીજા કોઈ નથી એમ. એ ભગવાન રાજા ધીરાજ છે, સર્વના નિયંતા છે, સર્વના અંતર્યામી છે, અનંત કોટી બ્રહ્માંડના પતિ છે. અનંત કોટી બ્રહ્માંડ આ એક ગેલેક્સી છે, એક ગેલેક્સી. એવું કહેવાય છે કે આપણે 2 દિવસ પહેલાં સભામાં વાત કરી, 49 બિલિયન્સ પ્રકાશ વર્ષ, 49,50,000 ઓલા પ્રકાશ વર્ષ, એક પ્રકાશનું કિરણ તીવ્ર ગતિથી જાતું હોય, પ્રકાશની ઝડપ બહુ છે, અને એ એક વર્ષમાં જેટલું અંતર કાપે એને એક પ્રકાશ વર્ષ કહેવાય. એવું 49 બિલિયન યર્સ એટલા વર્ષ સુધી એ પ્રકાશનું કિરણ દોડ્યું જાય તો આ બ્રહ્માંડનો તાગ ના આવે, આ એક બ્રહ્માંડનો તાગ ના આવે. એવા તો અનંત કોટી એક એક રૂવાડે ભગવાનના એ ઉડતા ફરે છે, એવા મોટા ભગવાન છે. એટલે ઉપનિષદોમાં પણ ભગવાને લખ્યું છે. એટલે ભગવાન છે એ આપણા માયિક ઇન્દ્રિયો અંતકરણથી કાંઈ ભગવાનને પકડી શકાતા નથી, માપી શકાતા નથી, સમજી શકાતા નથી. એટલે ભગવાનનો નિશ્ચય ક્યારે થયો કહેવાય? તો ભાઈ મહા ભગવાનનો નિશ્ચય થવો એ તો બહુ કઠણ છે, કેમ થાય એમ. મહારાજે આ વચનામૃતમાં એ જ આપ્યું છે એમ કે કે ભગવાનનો નિશ્ચય થવો મહાકટણ છે, પણ જે આપણને દેખાય છે ને એ નથી માનવાનું, નથી દેખાતું એ માનવાનું છે. ગોરવિયાણી ગામ ભગા મૂળા અને મહારાજને એ બધા બેઠા હતા, ત્યાં આત્માનંદ સામે આનંદાનંદ સામેને એ બધા બેઠા હતા. મહારાજ રૂમાલ લઈને આમ આમ કરતા જ, મહારાજ કે આ શું છે, કે મહારાજ એ તો રૂમાલ છે. મહારાજ કે આ તલવાર છે, તો કે હા મહારાજ એ તલવાર છે. મહારાજ કે પણ રૂમાલ દેખાય છે ને તમે તલવાર કહો છો? ત્યારે સંતો કે મહારાજ ભલે ને તલવારમાં તલવારની શક્તિ કોને મૂકી, તો એ શક્તિ મૂકનાર છે એ રૂમાલમાં પણ એવી શક્તિ મૂકી કે કોકના રૂમાલ એક આવટી દે ને તો એ પોતે પડી જાય. એટલે છોકરાઓ નાના હોય ને રમતા રમતા આમ કરે, રૂમાલને વળખડે પટાક દઈને એક માલે એમ, તો એ ચટ દઈને ગાલ ઉપર અડી જાય તો આપણને લાલચોળ થઈ જાય છે એમ. હવે એ છોકરાઓ આમ આમ કરીને આમ મારે છે રૂમાલમાં, તો એટલી શક્તિ આવે જ, તો ભગવાન કરે તો ન આવે? તો ભગવાન કે હું આયા કરો જ. દિવસ હતો અને મહારાજ કે આ દિવસ છે કે રાત છે? અમે કહીએ છીએ રાત છે, તમે શું કહો છો? તો બોલે સંતો કે મહારાજ હા રાત છે, કે પણ કે આ દિવસ દેખાય છે ને તમે રાત કહો છો? તો કે આ મહારાજ દેખાય છે ને એ ખોટું છે, મનાય છે એ સાચું છે. મહારાજ કે બસ અમારે આટલી જ વાત કરવી, જે આપણને દેખાય છે કે આ ભાઈ મારા પતિ છે, આ પરિવાર છે, આ બધા અંગત રિલેશનના સભ્યો છે, એ બધું તદ્દન ખોટું છે એમ, તદ્દન ખોટું છે. સાંખ્યના વિચારની દૃઢતાથી વિચારો કે પછી ભગવાનના સંબંધથી વિચારો, આ વિચાર છે એ આપણે પૂરેપૂરો પરિપક્વ કરવાનો છે એમ. એ મહારાજ કે આજે સમજો, હો વરા પછી સમજો, કે પછી બીજા લાખ જન્મ પછી સમજો એમ, ભગવાનનો એક જ નિશ્ચય કે નહીં ભગવાન છે, જે કરતા હોય અન્યથા કરતું શક્તિ ભગવાનની જ છે. એટલે ભગવાન કદાચ વિભિન્ન રૂપે અવતાર ધારણ કરીને આવતા હોય, પછી કચ્છ કે મચ્છ શરૂઆતમાં જે સ્થિતિ આવતી હોય, જ્યારે જ્યારે જેવા જેવા કાર્ય એ સ્વરૂપે ભગવાન આવતા હોય, પણ એ ભગવાન છે એ અનંત શક્તિઓ સાથે આ પૃથ્વી ઉપર આવતા હોય છે. ભગવાનના બે પ્રકારના ધર્મ ભગવાનની મૂર્તિમાં વસીને રહ્યા છે, એક સ્વરૂપ નિરૂપક ધર્મ છે ને એક ગુણ નિરૂપક ધર્મ છે. આપણે જ્યારે ભગવાનને ઓળખવા છે, ભગવાન કેવા છે એ ખાલી વાતો કરવાથી ન ઓળખાય, સમજવાથી અને એની દ્રઢતા એની આંટી પાડવાથી ભગવાન ઓળખાય. પછી કોઈ ભૂલ ખવડાવે ને તો આપણે ભૂલીએ નહીં, તો એ ભગવાનનો નિશ્ચય સાચો છે. અત્યારે કદાચ આપણને સુખ દુઃખ આવે તો આપણા સુખમાં તો ભગવાન સાંભળે એમ, પણ જ્યારે દુઃખ આવે ત્યારે એમ મનાય નહીં, એ ભગવાન છે એ જ પાકું, જે મારું હિત કરશે કે અહિત કરશે ભગવાન મારું સારું જ કરશે. એટલે ભગવાનને સ્વરૂપ નિરૂપક ધર્મ અને ગુણ નિરૂપક ધર્મ, શ્રુતિઓમાં પાંચ પ્રકારના ભગવાનના ધર્મ બતાવ્યા છે. સત્ય જ્ઞાન, અનંત આનંદ અને અમલ, આ પાંચ પ્રકારના ધર્મથી યુક્ત ભગવાનનું સ્વરૂપ છે. ભગવાનનું સ્વરૂપ છે એ સત્ય છે, ત્રિકાલા બાધિત છે. અત્યારે ભગવાન અસ્તિત્વ ધરાવે છે, આજથી હો વર્ષ પહેલાં નહોતા એવું નહોતું. આ બ્રહ્માંડ કે આ બ્રહ્માંડથી બીજા કોઈ બ્રહ્માંડ આપણને દેખાતા નથી, એના ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય એ વખતે પણ ભગવાન હતા, અત્યારે પણ છે. એટલે ભગવાન છે એ ત્રણેય કાળમાં છે. ભગવાનનું સ્વરૂપ છે એ બીજો ગુણ છે, જ્ઞાન સ્વરૂપ છે ભગવાન. જ્ઞાન છે એક ગુણ પણ છે ને એક સ્વરૂપ પણ છે. મહારાજે વચનામૃતમાં પણ આ બધી ઘણી ઠેકાણે વાતો કરી છે. એટલે ભગવાન છે એ જ્ઞાન સ્વરૂપ છે અને જ્ઞાનના આશ્રય, એટલે જ્ઞાન રાપી ગુણના આશ્રય સ્વરૂપ છે. એટલે ભગવાન છે એને જ્ઞાન સ્વરૂપ કીધા, જ્યોતિ સ્વરૂપ કીધા, સચ્ચિદાનંદ રૂપ છે. આમાં પણ મહારાજે કીધું ને, ચિત્ત છે એ ચિત્ત એટલે જ્ઞાન થાય એમ, એ ચૈતન્ય રૂપ છે. અનંત ગુણ કીધો એમ, ભગવાનમાં અનંત છે, અનંત સ્વરૂપ ગુણ ધરાવે છે. અનંત એટલે માપી ન શકાય, જેનો કોઈ અવધિ નથી, કોઈ એના સીમાડા નથી. કયા સીમાડા નથી, કે જો દેશકાળના સીમાડા નથી, કાળના સીમાડા નથી અને ગુણના પણ સીમાડા નથી. ભગવાનમાં કરુણા એક જ ગુણ છે એવું નથી. ભગવાન ત્યાંથી સંકલ્પ કરે તો બધું જ થઈ શકે, ગુણની રીતે પણ ભગવાન અમાપ છે એમ, અનંત છે એમ. પછી કાળની રીતે પણ ભગવાન છે એ આજે 500 વર્ષ પહેલાં હતા કે સતયુગમાં હતા, અત્યારે નથી એવું નથી. આ કળિયુગમાં પણ ભગવાન છે ને છે. દેશના પરિષદથી જોઈએ આપણે તો એ પણ ભગવાનને નડતું નથી. આપણે ધારો કે તમે અત્યારે અહીંયા છો મગનભાઈ, અને તો એટલું તો ચોક્કસ છે કે તમે ઘરે ગેરહાજર છો એટલે અહીંયા છો એમ, પણ ભગવાનનું એવું નથી. ભગવાન અહીંયા આવે તો ત્યાં ગેરહાજરી નથી એની, ધમમાં પણ છે છે ને છે જ. એટલે કાળના સીમાડા ભગવાનને નડતા, ભગવાન તો બબે સ્વરૂપે પણ ધાય ધારણ કરે છે. દાદા ખાચરની જાન લઈને ગયા મહારાજ ત્યારે પણ બબે સ્વરૂપ ધારણ કર્યા છે. એવા મહારાજે કેટલાય સત્સંગી જીવનમાં પણ પ્રસંગો છે. ભગવાન છે એ આનંદ સ્વરૂપ છે, સુખ સ્વરૂપ છે. આમાં પણ લખ્યું અતિશય સુખ સ્વરૂપ છે, કે એ સુખની આગળ અનંત રૂપવાન સ્ત્રીઓને જોયાનું જે સુખ એ તુચ્છ થઈ જાય છે. આલોક પરલોકના પંચ વિષયના સુખ છે એ બધાય પણ તુચ્છ થઈ જાય છે. આજે હવરમાં પણ આપણે વાત કરી તેમ એ ભગવાન છે એ અતિશય સુખ સ્વરૂપ છે. અને એ ભગવાનનું મૂળ સ્વરૂપ છે એ તો સદાય દ્વિભૂત છે. આમાંય લખ્યું એમ સુખ માત્રના રાશિ છે. ભગવાને મગફળીમાં જે સ્વાદ મૂક્યો છે, શેરડીમાં જે સ્વાદ મૂક્યો છે, મરચામાં જે સ્વાદ મૂક્યો છે, લીંબુમાં જે સ્વાદ મૂક્યો છે, એ બધાય સ્વાદ આપણને આવે છે એટલે આપણને મજા આવે. પણ એ કરતલ તો એ પોતે જ છે એમ અમલ સ્વરૂપ. અમલ એટલે કે માયાના ગુણ નથી, સદાય નિર્ગુણ મૂર્તિ છે ભગવાન. એમાં કોઈ માયાના ગુણ ત્રિકાળમાં પણ છે નહીં. એટલે ભગવાનના આ છે એ સ્વરૂપ નિરૂપક ધર્મ થયા, ગુણ નિરૂપક ધર્મ છે એ પણ છે કે ભગવાનમાં જ્ઞાન શક્તિ બળ ઐશ્વર્ય વીર્ય અને તેજ આ છ ધર્મ હોય તો એને ભગવાન કહેવાય. એમ બીજા બની બેઠા હોય એ ભગવાન ન કહેવાય. તો જ્ઞાન છે આપણે શોર્ટમાં લઈ લઈએ, પાંચ મિનિટમાં આપણે પૂરું કરી દઈએ. એક સાથે ભગવાન જાણે છે, આપણને એકલાને જાણે છે, બાજુવાળાને જ જાણતા એવું નથી, કીડીને પણ જાણે છે. જીવ માત્રને ભગવાન છે એ પ્રત્યક્ષ રીતે સદાય સ્વતઃ, કોઈ આધાર મીડિયાની જરૂર નથી, અપરોક્ષ રીતે ભગવાન જાણે છે, પ્રત્યક્ષ રીતે જાણે છે, સદાય જાણે છે, સ્વતઃ જાણે છે. પાછું ભગવાનનું જાણવાપણું છે ને સફળ છે. એમ જો આપણને ભગવાન ન જાણતા હોય ને આપણે માળા કરી કરીને ઊંધા વળી જઈએ, એકાદશી કરી કરીને ઊંધા વળી જઈએ તો આપણું કલ્યાણ ન થાય. ભગવાન જાણે છે કે આ સાચા ભાવથી કરે છે તો આનું મારે કલ્યાણ કરવું જ પડશે. દ્રૌપદીજીએ એક ચીરી સાદડીને વળી એની પોતાની સાડલાનો છેડો ફાડીને ભગવાનને દઈ દીધો, અંગૂઠે વીટી દીધો. તો ભગવાને એ જાણી રાખ્યું, જાણી નહીં પણ ગણી પણ રાખ્યું. એટલે ભગવાન અતિ ખાનદાન છે. અને ભગવાનની જાણકારી એટલા માટે છે કે યથા યોગ્ય કર્મ ફળ પ્રદાતા. આણે દંભથી કર્યું છે તો એને આ ફળ દેવું જ જોઈએ, આણે ભાવથી કર્યું છે તો એ જીવરામના હુકા રોટલામાં પણ ભગવાન એને ન્યોછાવર કરી દે, સુદામાને મુઠ્ઠી તાંદુલમાંય કંચનના મોલ કરી દે, અને જે કદાચ હાવ માણેકથી વરસાવે ભગવાનને મોતીથી તો ભગવાન એનું કાંઈ ન સારું કરી દે એમ, અને ઓલાને મુઠ્ઠી તાંદુલમાં કંચનના મોલ કરી દે. એટલા માટે ભગવાનનું જાણવું એ સફળ છે, આપણું જાણવું છે એ નિષ્ફળ છે. આપણે કદાચ બધાને જાણતા હોય ને તો એ નકામું છે. હાવ આપણે કહીએ હું તો તને બરાબર જાણું છું, હરખો રહેજે કે એમ, પણ એ તો આપણે જ ફસાઈ ગયા છે. એટલે આપણું જાણવું છે એ સફળ નથી એમ. ભગવાન છે એમાં જ્ઞાન શક્તિ, પછી શક્તિ ગુણ છે. શક્તિ એટલે અસાધારણ અઘટિત ઘટના સામર્થ્યવાળા છે. ભગવાન ધારે તો દિવસને રાત કરે, રાતને દિવસ કરે, માણસને પશુ કરે, પશુને માણસ કરે, સ્ત્રીને પુરુષ કરે, પુરુષને સ્ત્રી કરે. એટલે આ બધી શક્તિ ભગવાનમાં છે. બળ નામનો ગુણ છે ભગવાનમાં. બળ એટલે શું? તો સર્વ ધારણ સામર્થ્યમ ઇતિ બલમ. બધાને સર્જન કરીને એને ધારણ કરી રાખે. આપણે આપણું સર્જિત કરેલું ધારણ ન કરી શકીએ. એક અવસ્થા આવે ત્યારે ઘરનો ઉંમરો ન ટપી શકીએ, ઘર એણે જ બનાવ્યું હોય પણ એક ઉંમરો ન ટપી શકે એમ. એટલે ભગવાન છે એ બળ નામના ગુણથી સ્થાવર અને જંગમ આખી પૃથ્વીને ધારણ કરીને રહ્યા છે. ઐશ્વર્ય શક્તિ ભગવાનમાં રહેલી છે, એ ગુણ રહ્યો છે, એ સર્વનિયમન સામર્થ્ય છે. વીર્ય શક્તિ ભગવાનમાં છે. એ વીર્ય એટલે ભગવાનમાં અવિકારી તત્વ છે. ભગવાન ક્યારેય ક્યાંય અચ્યુત થતા નથી, ખંડિત ન થતા, એને કોઈ લોપી કે લોભાવી કે લલચાવી શકતું નથી. એ શક્તિને ભગવાનની વીર્ય શક્તિ કહેવામાં આવે છે. વિકાર એને કોઈ અડતા નથી. તેજ શક્તિ પરાભિભવ સામર્થ્યમ. ભગવાનની એ તેજ શક્તિ છે એટલે પોતાના તેજમાં જેમ સૂર્ય ઉગે ત્યારે તારાઓ ચંદ્રમાં બધાય લીન થઈ જાય. લોઢાની અંદર અગ્નિ પ્રવેશ કરે તો લોઢાનો કાળો ગુણ અને શીતળ ગુણ એ બધો લુપ્ત થઈ જાય. એમ ભગવાન જ્યાં ઘૂસે ત્યાં તેજથી પોતાના પરાભવ કરી નાખે ઓલાને હમે. એમ આ બધાય શક્તિ ભગવાનમાં રહેલી જ. એટલે અતિ સમર્થ મહાતેજોમય મૂર્તિ ભગવાનને કીધા જ. પાછું ભગવાનનું તેજ આવું ભયંકર છે છતાં એ દાહક નથી. તેજમાં ભગવાન રહે છે અને પોતે સ્વતઃ તેજ સમાન છે. તેજનું વચન આમ કીધું ને મધ્યનું તેરમું, પણ એ તેજ શીતળ શાંત છે. તો આ ભગવાન છે એવા તેજમાં રહે છે, તેજોમય મૂર્તિ છે. ભગવાનમાં આ બધા અસાધારણ શક્તિઓ જેના એક એક રૂમમાં અનંત કોટી બ્રહ્માંડ છે એ ઉડતા ફરે છે. એટલે આ ભગવાનનું નિશ્ચયનું વચનામૃત છે. આ વચનામૃતને આપણે વારે વારે મનન ચિંતન કરીને થોડુંક મનુષ્ય ભાવ ભગવાનમાં, એ વખતે તો આવતો આપણને એમ થાય કે હવે ભગવાનની તો લીલા અવતાર લીલા તો છે નહીં, તો આપણને તો મનુષ્ય ભાવ ના આવે. પણ જો ભગવાનના ભક્તમાં પણ મનુષ્ય ભાવ આવે તો ભગવાનમાં આવે. આપણને ભગવાનનો ભક્ત હોય તો એમાં પણ મનુષ્ય ભાવ લાવવાની ના પાડી છે, જો એમાં આવે તો ભગવાનમાં પણ આવે. એટલે સાચા એવા ભગવાનના ભક્ત હોય તો એમાં પણ મહારાજ કે મનુષ્ય ભાવ ન લાવો. દેહ કરીને કોઈ કોઢિયો હોય, કોઈ લૂલો હોય, બેરો હોય, આંધળો હોય, તો એવો ભાવ આપણે નહીં લાવવાનો, એની ઠેકડી નહીં કરવાની કે તું તો આવો છે એમ. એટલા માટે આ બધે ભગવાનના ગુણોને આપણે જાણીએ તો ભગવાનનો પૂરો નિશ્ચય થાય એમ. અને બાકી નિશ્ચય હોય તો એ નિશ્ચય અધૂરો પણ હોય, કાચપ પણ રહે. અને જેને નિશ્ચયમાં અધૂરો હોય તો એને એવું મનમાં થાય કે હું આ મારું કલ્યાણ થશે કે નહીં થાય. મહારાજે વર્તાલના વચનામૃતમાં પણ ઘણી બધી ઠેક ઠેકાણે વાત કરીશ, પ્રથમના 51માં વચનામૃતમાં પણ વાત કરીશ. નિશ્ચયની વાત તો 2-4 વચનામૃત ઉથલાવો તો આવી જ હોય એમ. એટલે મહારાજનો નિશ્ચય છે એ આપણને દિવસે દિવસે અંતઃકરણમાં દ્રઢ થતો જાય એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના સાથે પૂરું કરી. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતે શ્રીધર સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવં હરિ માધવં કામદં કારણં શ્રી સ્વામિનારાયણં નીલકંઠં ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય. આજે આપણા ગુરુકુલના એક સન્નિષ્ઠ સેવક ઘનશ્યામભાઈ ખોખરિયા છેલ્લા ઘણા ટાઈમથી બીમાર હતા, હરિભક્તોને ખ્યાલ જ છે. મહારાજનો એને પૂરેપૂરો નિશ્ચય હતો. ભગવાનના ખૂબ સારા એવા એકાંતિક ભક્તરાજ હતા અને છેલ્લા 4-5 દિવસોથી સંતો પણ એમના ઘરે અવારનવાર જતા. આજે મહારાજના ધામમાં બપોરે 2 વાગે એ પધાર્યા છે. તો મહારાજને 2 મિનિટ આપણે પ્રાર્થના કરી. મહારાજને એ ભક્ત છે એમને મહારાજ પોતાના ધામનું અક્ષરધામનું સુખ ખૂબ આપે એવી 2 મિનિટ આપણે પ્રાર્થના કરીને છૂટા પડી. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ યણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ યણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સજાનંદ સ્વામી મહારાજની જય.